سورة سب. بسم الله الرحمن الرحيم. شروع کروچو رحمان ان رحیم اللہ نا نام تھی. سبح لله ما في السماوات وما في الأرض وهو العزيز الحكيم. جے کائیں آکاشو ما چھے انے جے کائیں زمین ما چھے تے اللہ نی پاکیزگی بیان کرے چھے انے ایج پورے پورو حکمت والو چھے. یا ایوہ الذین آمنوا لم تقولون ما لا تفعلون کبر مقتا عند اللہ ان تقولوا ما لا تفعلون. اے ایمان لاو نہ رہو تمہیں جے کرتا نہ تھی તે મોઢેથી શા માટે કહો છો અલ્લાહની પાસે આ વાત હદથી વધારે નાપસંદ છે કે જે તમે કરતા નથી તે કહો. બેશક અલ્લાહ તે લોકોને દોસ્ત રાખે છે જેઓ તેની રાહમાં એવી રીતે હાર બાંધીને સફ બાંધીને લડે છે જાણે તેઓ એક શિશુ પાયેલી દિવાલ છે. أزاغ الله قلوبهم والله لا يهدي القوم الفاسقين. અને તે સમયને યાદ કર જ્યારે મૂસાએ પોતાની કૌમને કહ્યું કે એ મારી કૌમ તમે મને શા માટે ઈજા પહોંચાડો છો જો કે તમે આ જાણો છો કે સાચે જ હું તમારા તરફ અલ્લાહનો મોકલેલો રસૂલ છું. પછી જ્યારે તેમણે વાંકાપણું ધારણ કર્યું અવળા ચાલ્યા તો અલ્લાહે પણ તેમના દિલોને વાંકા કરી નાખ્યા અને અલ્લાહ હુકમ ભંગ કરનારી કૌમની રહેબરી નથી કરતો. مصدقا لما بين يدي من التوراة ومبشرا برسول يأتي من بعد اسمه أحمد فلما جاءهم بالبينات قالوا هذا سحر مبين. અને તે સમયને યાદ કર જ્યારે મરિયમના દીકરા ઈસાએ કહ્યું કે એ બની ઇસરાઈલ બેશક હું તમો સર્વેની તરફ અલ્લાહનો રસૂલ બનાવી મોકલવામાં આવ્યો છું. તૌરેત કે જે મારી પહેલાંની કિતાબ છે તેની સચ્ચાઈને ટેકો આપનારો છું અને એવા એક રસૂલની ખુશખબર આપનારો છું કે જે મારી પછી આવશે જેનું નામ અહેમદ હશે. પછી જ્યારે તે તેમની પાસે ખુલ્લી દલીલો લઈને આવ્યો ત્યારે તેમણે કહી દીધું કે આ તો ખુલ્લો જાદુ છે. ને તેના કરતા વધારે ઝાલિમ કોણ હશે જે અલ્લાહ પર ખોટો આરોપ મૂકે જો કે તે ઇસ્લામ તરફ બોલાવવામાં આવતો હોય અને અલ્લાહ ઝુલમગાર કૌમની રાહબરી નથી કરતો. યુરીદુના યુતફીઉ નૂરલ્લાહ બિઅફવાહિહિમ વલ્લાહુ મુતિમ્મુ الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون. તેઓ તો આ ચાહે છે કે અલ્લાહના નૂરને પોતાના મોઢેથી હુંકો મારી ઓલવી નાખે, પણ અલ્લાહ પોતાના નૂરને પૂરેપૂરો કરી રહેનાર છે. પછી ભલેને ન માનનારાઓને, ઇનકાર કરનારા નાસ્તિકોને ખોટું કેમ ન લાગે? તે અલ્લાહ એ જ તો છે જેણે પોતાના રસૂલને હિદાયત તથા સાચા ધર્મ સાથે મોકલ્યો, કે જેથી તે તેને બધા ધર્મો પર તાકતવાળો હાવી કરી દે. પછી ભલેને અલ્લાહનો શરીક બનાવીને તેની પૂજા કરનારાઓને નાપસંદ કેમ ન લાગે? تنجيكم من عذاب أليم تؤمنون بالله ورسوله وتجاهدون في سبيل الله بأموالكم وأنفسكم ذلكم خير لكم إن كنتم تعلمون. أي إيمان لاونا راو بلا હું તમને એવો સોદો દેખાડું કે જે તમને આખિરતના દુઃખ આપતા અઝાબથી બચાવી લે. તે સોદો આ છે કે તમે અલ્લાહ પર તથા તેના રસૂલ પર ઈમાન લાવો, તેને માનો અને અલ્લાહની રાહમાં તમારો માલ તથા જાનથી જેહાદ કરો. અગર સમજો તો આ તમારા માટે બહેતર છે. યગફિર લકુમ ઝુનુબકુમ વયુદખિલકુમ જન્નાતિન તજરી મિન તહતિહલ અનહાર વમસાકિન તૈબતન ફી જન્નાતિ અદન ઝાલિકલ ફૌઝુલ અઝીમ. અલ્લાહ તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને જન્નતોમાં દાખલ કરશે કે જેની નીચે નદીઓ વહે છે અને તે સાફ મકાનોમાં પહોંચાડશે કે જે કાયમ રહેનારી જન્નતોમાં છે. એ જ સૌથી મોટી કામયાબી છે. અને બીજી તે નેમતો આપશે જેને તમે બહુ જ પસંદ કરો છો, યાને અલ્લાહ તરફની મદદ તથા જલ્દી આવનારી કામયાબી જીત. અને એ રસૂલ, મોમિનોને ખુશખબર સંભળાવી દે. એ ઈમાન લાવનારાઓ, તમે અલ્લાહના મદદગાર બની જાઓ, જેમ કે મરિયમના દીકરા ઈસાએ હવારીઓને ફરમાવ્યું હતું કે અલ્લાહના માટે મારા મદદગાર કોણ કોણ છે? ત્યારે હવારીઓએ જવાબ આપ્યો કે અલ્લાહના મદદગાર અમે છીએ. પછી બની ઇસરાયલમાંથી એક ટોળું, એક ગીરો તો ઈમાન લાવ્યું, અને એક ગિરોહે જમાતે ઇનકાર કર્યો. પછી અમોએ તે લોકો કે જેઓ ઈમાન લાવ્યા હતા તેમની તેમના દુશ્મનોની ખિલાફ મદદ કરી જેથી તેઓ તાકતવર રહ્યા.